એમના બધા અંગો ભસ્મથી ઉજ્જવળ જણાતા હતા. મસ્તક ત્રિપુન્યથી અંકિત હતું. રુદ્રાક્ષની માળા જ એમનું આભૂષણ હતું. તે જટામંડલથી મંડિત હતા. શાસ્ત્રોથી વેદની જેમ તે પોતાના શિષ્યભૂત મહર્ષિઓથી ઘેરાયેલા હતા અને શિવજીના ધ્યાનમાં તત્પરથીને શાંત ભાવથી બેઠા હતા. તે મહા તેજસ્વી ઉપમન્યુના દર્શન કરીને શ્રીકૃષ્ણે એમને નમસ્કાર કર્યા. એ સમયે એમના સંપૂર્ણ શરીરમાં રોમાંચ થઈ ગયો. શ્રીકૃષ્ણે બહુ આદરની સાથે મુનિની 3 વાર પરિક્રમા કરી, પછી અત્યંત પ્રસન્નતાની સાથે મસ્તક નમાવીને હાથ જોડીને એમનું સ્તવન કર્યું. તેના પછી ઉપમન્યુએ વિધિપૂર્વક અગ્નિરીતિ ભસ્મ વગેરે મંત્રોથી શ્રીકૃષ્ણના શરીર ઉપર ભસ્મ લગાવીને એમને 12 માસનું સાક્ષાત પાશુપત વ્રત કરાવ્યું. તેના પછી મુનિ એમને ઉત્તમ જ્ઞાન પ્રદાન કર્યું. એ જ સમયથી ઉત્તમ વ્રતનું પાલન કરનારા સંપૂર્ણ દિવ્ય પાશુપત મુનિએ શ્રીકૃષ્ણને ચારે બાજુ ઘેરીને એમની પાસે બેસીને રેવા લાગ્યા. પછી ગુરુની આજ્ઞાથી પરમ શક્તિમાન શ્રીકૃષ્ણે પુત્રને માટે સાંભ શિવની આરાધનાનો ઉદ્દેશ્ય મનમાં લઈને તપસ્યા કરી. એ તપસ્યાથી સંતુષ્ટ થઈને 1 વર્ષ પછી પાર્ષદો સહિત સાંભ શિવે એમને દર્શન આપ્યા. શ્રીકૃષ્ણને વરદાન આપવા માટે પ્રકટ થયેલ સુંદર અંગવાળા મહાદેવજીને હાથ જોડીને પ્રણામ કર્યા અને એમની સ્તુતિ પણ કરી. ગણો સહિત સાંભ સલા શિવનું સ્તવન કરીને શ્રીકૃષ્ણે પોતાને માટે 1 પુત્ર પ્રાપ્ત કર્યો. તે પુત્ર તપસ્યાથી સંતુષ્ટ ચિત્ત સાક્ષાત શિવે વિષ્ણુને આપ્યો હતો, કેમ કે સાંભ શિવે એમને પોતાનો પુત્ર પ્રદાન કર્યો. એટલા માટે શ્રીકૃષ્ણે જાંબવંત કુમારનું નામ સાંભ જ રાખ્યું. આ પ્રકારે અમિત પરાક્રમી શ્રીકૃષ્ણને મહર્ષિ ઉપમન્યુથી જ્ઞાન લાભ અને ભગવાન શંકરથી પુત્ર લાભ થયો. આ રીતે આખો પ્રસંગ મેં પૂરેપૂરો કઈ સંભળાવ્યો. જે પ્રતિદિન આજે કહેશે, સાંભળશે, તે ભગવાન વિષ્ણુનું જ્ઞાન મેળવીને એમની સાથે જ આનંદિત થાય છે. ઉપમન્યુ દ્વારા શ્રીકૃષ્ણને પાશુપત જ્ઞાનનો ઉપદેશ. ઋષિઓએ પૂછ્યું, પાશુપત જ્ઞાન શું છે? ભગવાન શિવ પશુપતિ કેવી રીતે થયા? અને અનાયાસ જ મહાન કર્મ કરનારા ભગવાન શ્રીકૃષ્ણે ઉપમન્યુ પાસેથી કયા પ્રકારનો પ્રશ્ન કર્યો હતો? હે વાયુદેવ, આપ સાક્ષાત શંકર સ્વરૂપ છો એટલે આ બધી વાતો સમજાવો. ત્રણેય લોકોમાં આપ જેવો બીજો કોઈ વક્તા વાતો બતાવવામાં સમર્થ નથી. સુતજી કહે છે, એ મહર્ષિઓની અવાજ સાંભળીને વાયુદેવે ભગવાન શંકરનું સ્મરણ કરીને આ પ્રકારે ઉત્તર આપવાનું શરૂ કર્યું. વાયુદેવ બોલ્યા, હે મહર્ષિઓ, પૂર્વકાળમાં શ્રી કૃષ્ણ રૂપધારી ભગવાન વિષ્ણુએ પોતાના આસન ઉપર બેઠેલા મહર્ષિ ઉપમન્યુને એમને પ્રણામ કરીને ન્યાયપૂર્વક આમ પ્રશ્ન કર્યો. શ્રી કૃષ્ણે કહ્યું, હે ભગવાન, મહાદેવજીએ દેવી પાર્વતીને જે દિવ્ય પાશુપત જ્ઞાન તથા પોતાની સંપૂર્ણ વિભૂતિઓનો આદેશ આપ્યો હતો, હું એ જ સાંભળવા ઈચ્છું છું. મહાદેવજી પશુપતિ કેવી રીતે થયા? પશુ કોને કહેવાય? તે પશુને કયા પાશમાં બાંધવામાં આવે છે અને પછી કઈ રીતે તે પાશમાંથી મુક્ત થાય છે? મહાત્મા શ્રી કૃષ્ણજીના પ્રમાણે પૂછવા ઉપર શ્રીમાન ઉપમન્યુએ મહાદેવજી તથા દેવી પાર્વતીને પ્રણામ કરીને એમના પ્રશ્નને અનુસાર ઉત્તર દેવો શરૂ કર્યો. ઉપમન્યુ બોલ્યા, હે દેવકી નંદન, બ્રહ્માજીથી લઈને સ્થાવર પર્યંત જે પણ સંસારને પશુવર્તી ચરાચર પ્રાણી છે તે બધાએ ભગવાન શિવના પશુ કહેવાય છે અને એમના પતિ હોવાને કારણે દેવેશ્વર શિવને પશુપતિ કહેવામાં આવ્યા છે. એ પશુપતિ પોતાના પશુઓને મન અને માયા વગેરે પાશોથી બાંધે છે અને ભક્તિપૂર્વક તેમના દ્વારા આરાધિત થવા ઉપર તે સ્વયં જ એમને પાશોથી મુક્ત કરે છે. જે 24 તત્વો છે તે માયાના કાર્ય અને ગુણ છે, એ જ વિષય કહેવાયા છે. જીવોને બાંધનારા એ જ પાશ છે. આ પાશો દ્વારા બ્રહ્માથી માંડીને કીટ પર્યંત समस्त पशुओने बांधी ने महेश्वर पशुपति देव इमनी पासे थी पोताना कार्य करावे छे। ए महेश्वरनी आज्ञाथी प्रकृति पुरुषो चित्त बुद्धि ने जन्म आपे छे। बुद्धि अहंकार ने प्रकट करे छे तथा अहंकार कल्याणदायी देवादिदेव शिवनी आज्ञाथी 11 इंद्रियो अने 5 तन मात्राओने उत्पन्न करे छे। तन्मात्राओ पण एज महेश्वरना महान शासनथी प्रेरित थई क्रमशः 5 महाभूतोने उत्पन्न करे छे। ते बधा महाभूतो शिवनी आज्ञाथी ब्रह्माथी मांडीने तृण पर्यंत देहधारीओ माटे देहनी सृष्टि करे छे। बुद्धि कर्तव्यनो निश्चय करे छे अने अहंकार अभिमान करे छे। चित्त चेतवणी उच्चारे छे अने मन संकल्प विकल्प करे छे। श्रवण वगैरे इंद्रियो पृथक पृथक शब्द वगैरे विषयोने ग्रहण करे छे। ते महादेवजीना आज्ञा बलथी केवल पोताना ज विषयोने ग्रहण करे छे। वाक वगैरे कर्मेंद्रियो कहेवाय छे ने शिवनी इच्छाथी पोताने माटे नियज कर्म ज करे छे, बीजू कशू ज नहीं। शब्द वगैरे जणाय छे अने बोलवू वगैरे कर्म करवामां आवे छे, बधा माटे भगवान शंकरनी गुरुतर आज्ञानुं उल्लंघन करवू असंभव छे। परमेश्वर शिवना शासनथी ज आकाश सर्वव्यापी थईने समस्त प्राणीओने अवकाश प्रदान करे छे। वायु तत्व प्राण वगैरे नाम भेदो द्वारा 12 अंदरना संपूर्ण जगतने धारण करे छे। अग्नि तत्व देवताओने माटे हव्य अने कव्य भोजी पितरो माटे कव्य पहुंचाड़े छे, साथे ज मनुष्य माटे पाक वगैरेनुं पण कार्य करे छे। जल सौने जीवन आपे छे अने पृथ्वी संपूर्ण जगतने सदा धारण करी राखे छे। शिवनी आज्ञा संपूर्ण देवताओ माटे अलंघनीय छे। एमनी ज प्रेरित थईने देवराज इंद्र देवताओनुं पालन, दैत्योनुं दमन अने त्रणे लोकोनुं संरक्षण करे छे। वरुण देव सदा जल तत्वनुं पालन अने संरक्षणनुं कार्य संभाळे छे, साथे ज दंडनीय प्राणीओने पोतानो पाशो द्वारा बांधी ले छे। धनना स्वामी यक्षराज कुबेर प्राणीओने एमने पुण्यने अनुरूप सदा धन आपे छे अने उत्तम बुद्धिवाळा पुरुषोने संपत्तिनी साथे ज्ञान पण प्रदान करे छे। ईश्वर असाधु पुरुषोनो निग्रह करे छे तथा शेषनाग शिवनी ज आज्ञाथी पोताना मस्तक पर पृथ्वी धारण करे छे। ए शेष ने श्रीहरिनी तामसी रौद्र मूर्ति कहे छे, जे जगतनो प्रलय करनारी छे। ब्रह्माजी शिवनी आज्ञाथी संपूर्ण जगतनी सृष्टि करे छे तथा पोतानी अन्य मूर्तिओ द्वारा पालन अने संवारनुं कार्य पण करे छे। भगवान विष्णु पोतानी त्रिविध मूर्तिओ द्वारा विश्वनुं पालन सर्जन अने संहार पण करे छे। विश्वात्मा भगवान हर पळ त्रण रूपोमां विभक्त थईने संपूर्ण जगतनो संहार सृष्टि अने रक्षण करे छे। काल सौने उत्पन्न करे छे, ते प्रजानी सृष्टि करे छे अने तेज विश्वनुं पालन करे छे। आ बधुं ते महाकाळनी आज्ञाथी प्रेरित थईने ज करे छे। भगवान सूर्य एमनी ज आज्ञाथी पोताना त्रण अंशो द्वारा जगतनुं पालन करे छे। पोताना किरणो द्वारा वृष्टि माटे आदेश दे अने स्वयं ज आकाशमां मेघ बनीने वर्षे छे। चंद्रभूषण शिवनुं शासन मानीने चंद्रमा औषधिओनुं पोषण अने प्राणीओने आह्लादित करे छे, साथे ज देवताओने पोतानी अमृतमय कलाओनुं पान करवा दे छे। आदित्य, वसु, रुद्र, अश्विनी कुमार, मरुदगण, आकाशचारी ऋषि, सिद्ध, नागगण, मनुष्य, मृग, पशु पक्षी, कीट वगैरह स्थावर प्राणियों, नदियों, समुद्रों, पर्वत, वन, सरोवर, अंगों सहित वेद, शास्त्र, मंत्र, वैदिक स्तोत्र अने यज्ञ वगैरह कालाग्नि थी लईने शिव पर्यंत भुवन एमना अधिपति, असंख्य ब्रह्मांड एमना आवरण, वर्तमान, भूत अने भविष्य, दिशा विदिशाओ, कला वगैरे कारना भिन्न भिन्न भेद तथा जे कई पण आ जगत मां जोवा सांभळवा मळे छे, ते बधुं भगवान शंकरनी आज्ञाना बळे ज टकेलू छे। एमनी आज्ञाना बळथी ज अहीं पृथ्वी, पर्वत, मेघ, समुद्र, नक्षत्रगण, इंद्रादि देवता, स्थावर जंगम अथवा जड़ने चेतन सर्वनी स्थिति छे।